નાના બાળક ને રમકડું આપ. એમ કે ઈશ્વર અભિમુખ થવાય, જેમ સંતો કે છે કે સંસાર અભિમુખ નહીં પણ ઈશ્વર અભિમુખ થાય. આ લોકો ઈશ્વર અભિમુખ કરશે ને તો સંસાર નો અભિમુખ તૂટી જશે. શું તૂટી જશે? અભિમુખ સંસાર. હા, એટલે સંસાર બધો પાછો પડી જશે. એટલે જ્ઞાની પૂછી પાસે આપણે કરાવી આ ઓપરેશન તો સંસાર આદર્શ અને આ પણ આદર્શ છે. આ સમજાય ને? બરાબર. સંસાર ને વિરંતર નથી કરવાનો, સંસાર ને એક્ઝેક્ટનેસ લાવવાનો. બરાબર. હું સંસારી છું કે હીરાબા છે 73 વર્ષ નો પડી ગયો હતો, હાથ તો ભાગી ગયો હતો. ગુલાબી પાસપોર્ટ તો ખરો ને? એટલો પાસપોર્ટ ખરો, અધિકાર ખરો. રાત્રે તમે 2 વાગે હલાવો કે હું તો તમારે ભણો થવું એટલે તક ભાઈ આવો વા કેવું પડે. નવો નિશાળ કરો ને. નવો નિશાળીઓ કરો ને. આ કામ કાઢી લો તો નીકળી જાય. તમે જે જાત નું કામ કાઢી રહ્યા માંગો કામ શરૂ થઈ જાય. આટલો ફોર્મ્યુલા એટલે આવતા ભવને માટે ઇન્દ્રિય આ વાંચીને તો બધા સ્ત્રી અને પુરુષ 35 ના હોય છે. એ મારી પાસે બ્રહ્મચર્ય વ્રત લેવા આવ્યો છે કે અમે આવું જવાબદારી જાણીએ નહીં. મનુષ્યો આ હિન્દુસ્તાન ના મનુષ્યો ને વિષય મનુષ્ય ને શોભે નહી. આપડે આર્ય પુત્રો કેવાય. કેવું? આર્ય પુત્રો. એને વિષય કેમ શોભે? કે વિષય ખોટી વસ્તુ છે? ના, ખોટી વસ્તુ નથી. સાચી છે કે સાચી નથી? એક ફક્ત એક હેલ્પર તરીકે મેરેજ કરવાનો છે, હેલ્પર તરીકે. અને પછી એકાદ પુત્ર પુત્રી સોદો કે ના કરો. એક પુત્ર મને દાન આપશો, એક પુત્રી ને દાન આપશો. એ દાન એટલે પૂરતું જ, બીજી બધી કોઈ લેવાય નહીં દેવાય. તેને બદલે પાછળ થઈ જઈ. પાછળતા કેમ કેવાય? એક પાછળ મને દાદાજી આવું પાછળતા કેવાય? ફોટો પાડીએ જયારે તું આ કાર્યમાં હો ત્યારે ફોટો લેવાનું છે. પશુ દેખાઉં છું કે માણસ દેખાઉં છું? આપડે આપડો ફોટો જોઈએ આપડે આપડો ફોટો જોઈએ. હું પરિણામ પણ મને ફોટા દેખાયા હતા. મારા પોતાના ફોટા દેખાયા હતા. બાર પશુ ને જોવું મુશ્કેલી ઉઠી રહ્યા તો પરિણા નહી. ફોટા પડવા મળ્યા ત્યારે ખબર પડી. ખબર પડી ને તમારો આ સિસ્ટમ બરોબર છે. પેલું આનો કંટ્રોલ છે. બરાબર. આને તમને કંટ્રોલ આવે છે એટલું સારું. અને બીજા આ બ્રહ્મચર્ય ઉપર આઠ્યા પણ નું પુસ્તક કાઢીશ ને. આઠ્યા પણ બ્રહ્મચર્ય એટલા જરૂર કરી દીધું છે ને? જરૂર કરી દીધું છે. બહુ જરૂર છે અત્યારે. બહુ જરૂર. પાછળતામાં જ પડી ગયો. એનું કારણ શું? એમનો દોષ નથી. એટલી બધી ભીડ ને જંજાળો ઉભી થઈ છે, એટલો બધો મોહ ઉભો થયો છે, એટલી જરૂરિયાતો ઉભી થઈ છે. એ જરૂરિયાતને લઈને આ બધું અગ્નિ પ્રગટ થયો. ઈચ્છાઓનો ઈચ્છાઓનો અગ્નિ પ્રગટ થયો. હવે એને ઓલવવા માટે જોઈએ તો જેવું ત્યાં વિષય વિકાસમાં શું ઓલવે છે બિચારા. સમજે ને? પણ આ જો સમજે તો વિકાસ પણ થઈ જાય. આ મોટા પુસ્તક તમને આવું મોટા પુસ્તક આપું તમને. લોકોને લાવવા આપશું. લોકોને કહેજો મારી પાસે પુસ્તક છે, વાંચી મને પાછું આપી ઉપાય બતાવું છું. દાદા દેખાય દહીબા કઈ અવાજ તો આવી ના. એટલે આ દીકરા નીકળી જશે. દાદા ભગવાન આ ચિંતા જગ્યા મેં લખેલું છે તે આપું છું. તે તમારે રાત્રે બોલવાનું રાત્રે. નમો ભગવાન ને વાંચી દેવું. નમસ્કાર બધું ભૂગું બોલી કેવો ખરા તમે? ના બોલે નમસ્કાર ના બોલાય ને? ના ના નમ શિવાય શિવાય બીજા ને શું બોલાતા? નમ શિવાય એટલું જ બોલાય, બીજું નથી બોલાતું. નમો ભગવાન વાસુદેવ બોલે દોસ્ત થઈ જાય ને? ના ના એક જ પેલું પકડી રાખવાનું કહ્યું ને લોકો, એટલે એવું નથી. આ ઘેર સમજ ઉભી થઈ છે, ઘેર સમજ હોય તો કાઢી નાખવાની જરૂર છે ખરી નઈ? ઘેર સમજ હોય તો કાઢી નાખવાની. ભગવાન ઋષભે ના વખત થી આ વસ્તુ આ સુધી આવે છે. ભગવાને કહ્યું મંત્રો બધા ભેગા બોલજો અને ડેરો વેચી લેજો. કારણ કે ડેરોમાં શિવ નું લિંગ હોય અને કૃષ્ણ ભગવાન ની મૂર્તિ હોય, જે ચીજ પડે ત્યાં ડેરો વેચી લેજો. મંત્રો ભેગા રાખજો, અગિયારસો ભેગી રાખજો. અગિયારસો વ્યક્તિ ના કેટલી કરી શિવ ની અગિયાર, આ વૈષ્ણવ ની અગિયાર. મૂળ વસ્તુ શું છે કે ડેરો એકલા માં આપડે ફેર રાખવો જોઈએ. આ મંત્રો ભેગા બોલો, મન મન શાંત થાય. શું થયું? આ સોચ ને મનને શાંત કરવા માટે વાત કરે. આપડે કઈ હું તો આ મતભેદ છે આપણને, મતભેદ આપડે એનો દેરાસર માં જઈએ આપડે મંદિર માં આપડા ત્યાં ના થઈ જાય. આમાં મંત્રો માં શું? મંત્રો એટલે મન ને ઉદ્ધાર કરવાનું સાધન. તમને વાંધો નહીં આવે? ના મને વાંધો નહીં આવે. આ બધા વાંચી જવા માં એને રટણ કરવા વાંધો નહીં આવે. મને રટણ કરવામાં વાંધો નહીં આવે. અને તમારે મહાડો કોટું નહીં દેખાડું, લગાડ્યું ખરાબ તો નહીં કરું હું. ના હોય અને પછી જાય નહીં એવા. હા અમે ચોખ્ખું લખે છે. અમે અબૂધ છીએ. શું છે? અબૂધ મુક્તિ ના હોય તો આપડો નિવેડો થાય, તો ભગવાન સગર થાય. બુદ્ધિ હોય ત્યાં ભગવાન કોઈ દાડો પ્રગટ થાય નહીં. કેવો આ દુનિયા નિયમ? બુદ્ધિ વાળો સત્સંગી હોય. શું હોય? સત્સંગી હોય. આ બુદ્ધિ વગર ના ભગવાન. આ બુદ્ધિ વાળો સત્સંગ કાઢવો હોય તો કોઈ ગુરુ ને આધીન રહેતો હોય. એના કયા તો મને જ ચાલતું હોય તો ચાલ. ગુરુ ને ભગવાન જ મારી બેઠો હોય, ભલે ગમે એવા ગોળા ઘેરા હોય, પણ રહી શકે નઈ ને એટલો બધો. એટલો બધો રહી શકે ને? મુસલમાનો ખોજા બધા એમના ગુરુ ને સાથે પહેણ્યો બીજી ચોથી વખત. અને તે સાંસી લેડી પહેણ્યો એ આ લોકો ઉજવણી કરી છે. અમારા સાદી કરી છે. અને આપણા ગુરુ તો પહેણે પણ એક જ વિશ્વાસ. એટલે ગુરુ નું જોવાનું ના હોય કોઈ ચીજ. અને ગુરુ જોઈ કરવા કરવા જોઈ લીકેજ વાળો હોય તો કરવું નહીં. લીકેજ વાળો હોય તો કરવું નહીં. ટૂંકી વાત હોય સાદી કરું છું. હા કરો સાદી કરવો. લીકેજ ના જોઈએ. શું ના જોઈએ? આ સમજાય ને? બિલકુલ એ લીકેજ. જોકે અમને તો વિષય વિષય નો વિચાર ના હોય. આમ કોઈ તો ભીખ ના હોય અમને. વિષય ની ભીખ ના હોય, લક્ષ્મી ની ભીખ ના હોય અમને. આખા કશું હોનું આપે તો અમારે કામ નહીં. વિષય ની ભીખ ના હોય અમને સિંહો વિચાર હતો આવે નહીં. માન ની ભીખ ના હોય, કીર્તિ ની ભીખ ના હોય, કોઈ પણ જાતની ભીખ નહીં. જ્યાં ભગવાન પ્રગટ થાય અને ત્યાં તો વસ્ત થઈ જાય. શું થઈ જાય? તમને કોઈ જાતિ ભીખ ખરી ખરી ભીખ ખરી? આ બધા મનુષ્ય માત્ર ને કીર્તિ ની ભીખ હોય, માન ની ભીખ હોય. વખતે સ્ત્રી સંબંધ માં વખતે ભ્રમચારી થયો હોય, વખતે તો લક્ષ્મી સંબંધ છોડ્યો હોય ભાઈ. પણ આ બીજી બધી કીર્તિ ભીખો હોય. અમે તો સર્વ દિશથી મુક્તિ થઈ ગયેલા. બીજું કશું માફું જે માફું બધા ભરી લાવું એટલી વાત. ટેન્ડર માં જેટલી આઈટમ કહો એટલી બધી આઈટમ તમે મને આપી દીધી. લૌકિક વાત છે તમારા. અલૌકિક વાત છે લૌકિક. આદિ થાત, શરૂઆત થાત, બિગિનિંગ થાત. બનાવનાર બનાવી કોઈ પણ વસ્તુ બનાવીએ તો શરૂઆત થાય ને થાય, તો પછી એનો અંત જ ના આવે. તો એવું નથી, શરૂઆત એની છે ને અંતે નથી. અનાદિ અનંત છે. શું છે અનાદિ અનંત? તમે સમજો ને કે ભગવાન ક્રિએટર નથી. લૌકિક વાતો વૈજ્ઞાનિક રીતે ઉભું થયું છે. ભગવાને નથી, ભગવાન તો પ્રકાશ આપે છે. શ્રી માત્ર ને ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર, યેટ ઇનવિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. અમાર નથી, હવામાં છે, પાણીમાં છે, માટીમાં છે, આમાં નથી. મનુષ્ય ના મેળી જ્ઞાન મેળી આપણે લૌકિક લાક્ષિકતા જાણવાની જરૂર છે. તમે શું નામ કહ્યું તું? જયંતિભાઈ. તમે ખરેખર જયંતિભાઈ છો? હવે એ પ્રશ્ન તો જવાબ ના અપાય. એ પ્રશ્ન નો જવાબ ના અપાય. પોતે પોતાનું કોણ છે એનું ચેડીને નથી તો કેવી રીતે તમે સર્વિસ કરી શકો છો? પોતે કોણ છે ચેડીને ના જોઈએ. હું જયંતી બી છું. ઇઝ ઇઝ ફર્સ્ટ સ્ટ્રોંગ બિલીફ. તમે જે છો એ જાણતા નહીં હોવાથી તમે જે નથી. લોકો આ શરીરનું નામ છે તો શરીરને ઓળખવાનું સાધન નહીં કે તમે છો. કેમ લાગે તમને? સામે કોણ? તો અમે કોણ? તમે કોણ છો એ હું તમને સમજાવીશ. કે તમારો નિવેડો શાંતિ પરમાર કોણ છે? કઈ રહ્યો છે તમે? ગાંધીનગરમાં. ત્યાં તમે મળે પરમાર? એને થોડા પૂછ્યા પ્રશ્ન જવાબ આપી દઉં. આપણને તમારે સર્વિસ માં જવાની ઉતાર નથી? ના, કોઈ ઉપરી ઉપરી નથી. રજા લીધી છે? રજા લીધી છે. આજે રજા લીધી છે. આજ્ઞાઓ પાડીએ અને બીજું કઈ મંત્ર જપ પૂજા પાઠ ધૂપ ધી મંદિર દેવદર્શની ન કરીએ તો પણ મુક્તિ મળે કેમ? બીજાને લેવા દેવા નથી. આ આજ્ઞા જ તમને મુક્તિ આપે. અને બીજું છે તે આ પરમાર કરતો હોય તેને આપણે ડખો ના થવો. એ કરતો હોય તેમ ડખો ના થવો, ના કરતો હોય તો ડખો ના કરવો. શું કરવું? ડખો ના કરવો. એ વાત કરતો હોય તો અલગો નહીં કે દઈશ નહીં. લાડા ભગવાન ને અસીમ જે જે કારો નું સામાયિક કરવાનું કે નહીં? ખાસ છે ને કરવાનું, ખાસ કે ચારે બી સમજે ને. પણ આ બીજું બધું તમે કરાય તો કરાય, ના કરાય તો કઈ હરકત જોવું. આ એ પ્રશ્ન ખુલાસો થઈ ગયો. બીજો પ્રશ્ન, અરિહંત વિતરાગ અને પરમહંસ વચ્ચે શું ફેર? અરિહંત અને વિતરાગ બે માં ફેર એટલો કે અરિહંત એ જગત નું કલ્યાણ કરનારા છે. પોતાનું કલ્યાણ થઈ ગયું છે એટલે પોતાના અરિહંત એટલે પોતાના ક્રોધ માન માયેલો સરળ રીપુ જીતી અને બેઠા છે અને બીજાને જીતવાનો ઉપદેશ સમજાવે છે એવા હરિહંત ભગવાન. અને વિતરાગ, વિતરાગ પોતે જીતી બેઠા અને બીજાનું કલ્યાણ ન પણ કરે ને. અને પરમહંસમાં તો બહુ ફેર. પરમહંસ જોયેલા કરે કોઈ જગ્યાએ? પરમહંસ હોય નઈ. આ તો આ જે પરમહંસ ની ડિગ્રી લખે છે ને એ તો બધી કલ્ચર ડિગ્રી છે. રામકૃષ્ણ પરમહંસ સાચા? આ બધા જેટલા પરમહંસ લખે છે ને એ બધી ડિગ્રી કલ્ચર છે. સમજે? રામકૃષ્ણ મોટા સંત થઈ ગયા પણ પરમહંસ શબ્દ એ તો બહુ ઊંચો છે. પણ એને નીચલી કક્ષામાં લઈ આવ્યા તેને કોઈ શું કરે છે? બહુ ઊંચો શબ્દ પરમહંસ એટલે ભગવાન, ભગવાન ની નજીક નો વાત. ભક્તિ ના કરવી પડે એને, પણ એ નીચલી કક્ષામાં લાયા. પણ એ મહાન સંત કહેવાય, રામકૃષ્ણ પરમહંસ એવા સંત થવા મુશ્કેલ છે. પણ તે આ પરમહંસ એટલે શબ્દ નીચે લાયા એટલે આપડે નાય ના કહેવાય. કારણ જે ભાષા ચાલતી હોય ને તે ભાષા થી અવરું બોલીએ મારા મારા થાય. જે લેંગ્વેજ ચાલતી છે આ તમે પૂછ્યું તે જવાબ આપું. પરમહંસ વિતરાગ હોય, પરમહંસ વિતરાગ થવાની તૈયારી હોય. પરમહંસ એટલે શું કે સાર અને અસાર ને સરસ જુદા પાડી દે. શ્વાસ બોરતાની હાથે પાણી બંને જુદા પડે એવી રીતે સાર અસાર બંને જુદા પાડે. વિવેક થાય કેવું સદવિવેક. તમને સીધો પ્રશ્ન, ઘણા સંતો મંત્ર તંત્ર થી રોગ ભૂતપ્રેતતા વરગાટ થી મુક્તિ આપે છે, તે કેવી રીતે બને છે તે સમજાય? એ બની શકે કારણ કે એવો કાયદો. કારણ કે જે વરગાટ વરગાટ હોય છે ને એમાં મંત્ર તંત્ર નો તાપ લાગે છે ને એ ખસી જાય. શું રોગે ઓછો થઈ જાય? શું પછી ચોથું, મૃત્યુ પછી આત્માની શું દશા થાય છે? મૃત્યુ પછી જો એને કઈ કર્મ કર્મ હોય નહીં તો મુક્તિ થાય, અને જો રાક્ષસ થયેલા હોય તો પછી સંસારમાં જન્મ મળે. પાછળતાના વિચાર કર્યા હોય તો પછી એની મજા આવે. હા ખરું ને, પ્રેત યોની પણ આ જેટલું કે છે તો બધું નહીં આવે. આ બીજું હજી દર્શન હોય છે. પણ પ્રેત યોની એટલે શું કે જેનો જીવની કઈ વાસના રહી ગઈ અને એને આ દેહ મળે નહી સ્થૂળ દેહ, અને બે દેહ થી કામ કરવું પડે, સૂક્ષ્મ અને કારણ દેહ બે દેહ થી કામ કરવું પડે. અને આ દેહ હોય નહીં, પણ આ દેહ કાયમ માટે ના હોય એવું નહીં, એને દંડ હોય કે એક વર્ષ દાડા કે બે વર્ષનો દંડ હોય. એટલા પૂરતો ના મળે, બે વર્ષ એને કાઢવા પડે આ દુઃખી થઈને. હવે એને ખાવાનું તો જોઈએ જ. આ દેહ ના હોય તો ભૂખ લાગ્યા વગર રહે નહીં, ઊંઘ લાગ્યા વગર રહે નહીં. હવે ભૂખ લાગે ત્યારે શું કરે? પ્રેતીઓ ની બીજાને ઓળખણ વાળાને પહેરી જાય અને પોતે ખાય. ઓળખણ વાળા પહેરી જઈને ઊંઘે. અમે પેટ ને પૂછ્યું હતું ત્યારે શું ધોવે છે? એની વ્યવસ્થા કરી આપી કે પેલું છૂટું થઈ ગયું. આ કામ અમારું નહી, આ તો કોઈ આપડે મહાત્મા હોય. આ મહાત્મા ફસાય ત્યારે શું કરવું પડે? કોઈ મહાત્મા ફસાય ત્યારે બિચારા આવું થઈ ગયું તો શું કરવું પડે? ના કરવું પડે. તમે કોણ? આ કામ અમારું નહી, લોકો અહીં મારતા તોડી લો. અને આ અમારું કામ નહીં. આ બધું આમ તો હે દેવો ની હેલ્પલાઈન કરીએ કે દેવો કરે, અમારે થાય નહીં. અમારાથી કશું બને નહીં. અમારે તો એક જ્ઞાની આધ્યાત્મિક બધો રસ્તો બતાવી દઈએ, મોક્ષે જવું દિશા કાઢી આપીએ. ત્યાં દિશા કાઢવો તે હજુ નથી કાઢો. હજુ સાત જણા ભાઈ રહેવું છે. ભગવાન નો સાક્ષાત્કાર તો કરવો છે ને? હા, સાત જન્મ પછી. હા એ જી, પછી સાત જન્મ પછી યોગ ની સાધના થી મુક્તિ મળી શકે. યોગ યોગ ચાર પ્રકારના, એક તો દેહ યોગ. દેહ હોય કે બધા જાત જાત ના આસનો બાસનો બધું કરે, ઊંધે માથે થઈને શીર્ષાસન કરે, એ બધા દેહ યોગ કહેવાય. કેવાય? કહે ને. પછી બીજો વચન યોગ, જપ યજ્ઞ કરે છે ને, જપ કરે છે ને, એ બધો વચન યોગ કહેવાય. બીજો મનોયોગ, મનોયોગ એટલે અહીં ચક્કરો હોય છે, અહીં ચક્કર હોય છે, અહીં ચક્કર હોય છે, એ ચક્કરોમાં એકાગ્રતા કરવી, એ બધો મનોયોગ કહેવાય. તો આવો બેન, હવે આ ત્રણ યોગ થી મુક્તિ ના મળે. આ ત્રણ યોગ થી મુક્તિ તરફ આગળ જાય ખરા, ખરો મૃત્યુ મુક્તિ કે જેનાથી થાય, કે આત્મયોગ થી. જેનાથી આત્મયોગ. તમે સમજે ગયો હવે? આત્મયોગ એટલે કેવી રીતે? આત્મયોગ થી એટલે કેવી રીતે? આત્મયોગ આત્મજ્ઞાની પાસે જઈએ એટલે આપણને આત્મા નો સ્પર્શ કરાવડાવે, સ્પર્શ કરાવડાવે. તારે એ આત્મયોગ થાય, આત્મ સન્મુખ બનાવડાવે. આપ જે આત્માથી વિમુક્તા હતી તે સન્મુખતા કરી આપે. વાત બધી ગમે છે, એવું હોય તો કહેજો. અરે નહીં, ફરી સમજવા જેવું હોય તો ઉઠલાવવા માં હતો નહીં. મારી બહુ મર્યાદા રાખવા જાય નથી, કારણ કે હું બોલતો નથી. આ ટેપરેકર બોલે છે, મને કશું આવતો નથી. એમાં તમારે કેવું કે આ ટેપરેકર કેમ આવું બોલી? યોગ્ય સૂક્ષ્મ સ્વરૂપે ગમે તે સ્થળે પહોંચી શકતા હોય તે કેવી રીતે બનતું હશે? તે આત્મયોગ્ય થઈ શકે. અને પેલા યોગ્ય કરે અમુક પ્રકાર, શું એમનામાં અમુક પ્રકારની સિદ્ધિઓ હોય છે. તો કારણ કે આ એકાગ્રતા કરીએ કે જેવું તે વસ્તુ નથી. જેવી વસ્તુ છે, મંદિર બનાવવાના કામમાં દાન અન્નદાન જ્ઞાનદાન કામમાં કયું કયું કામ વધારે પુણ્ય ગણાય? મંદિરમાં દાન આપીએ તે કે વધારે પુણ્ય બંધાય? પછી અન્નદાન આપીએ તે વધારે પુણ્ય કેટલું ગણાય? જ્ઞાનદાન કરીએ તે વધારે પુણ્ય ગણાય? સૌથી વધારે વધારે પુણ્ય જ્ઞાનદાન થી છે. પછી સૌથી મોટા મોટું પુણ્ય અભયદાન થી છે. અભયદાન એ આપો છો ને? અભિદાન તમે કશું આલો છો? બે પાંચ પૈસા આલી એટલું જ ના અભયદાન આપો. પૈસા ના આપો ચાલે, અભયદાન કૂતરું પણ આપણાથી ફટકે નહીં, નિર્ભય રહે આપણાથી. કૂતરું સમજે બધા ઓળખે. એટલે દાન નો દાન સૌથી ઊંચું અભયદાન, એનાથી સેકન્ડ નંબર નું જ્ઞાનદાન. જ્ઞાનદાન આપવા શું થાય કે માણસ સવળે રસ્તે ચાલી જાય. અને એ ના અપાય તો ઔષધ દાન આપવું, કે દવાખાના ગયા હોય અને કોઈ માણસ કે મારે 200 રૂપિયા દવા લાવવાની છે, મારી પાસે ઈચ્છા નથી, 200 રૂપિયા આપણે દવા નું લાયા લઈએ. રૂપિયા નહીં રોકડા, પણ દવા લાયા લઈએ અને ચીઠી લઈએ, અને એનાથી મટી જાય તો 6 મહિના 12 મહિના જીએ. તો થોડું વધારે જીવે તો સારી વાત છે, પણ 6 મહિના જીવે તો કાઢે. અને અન્નદાન તો આજે આપણે તો આવ્યો એટલે એને જમાડી દેવો. હું હજી શું ખાતી આપણે જોવાની જરૂર નથી, આપણે એના જવાબદાર નથી. તમારે તો હા અત્યારે એનો આખો દિવસ જીવતો રહેશે ને, આજ ખવડાવ્યું તો એટલું જ તમારે રાઈટ. એને એમના પૂછે તું હજે શું ખાઈ લગોટા? અરે મારે એની જવાબદારી શું ચાલુ છું? એ આવ્યો છે એને કહે સાહેબ શું ભૂખ્યા છો તમે? શું અડચણ છે? બધું આપીએ એના એના દિલને ઠંડ કાઢીએ. શું રૂપિયા રોકડા નહીં આપવા? હા ચાર પ્રકાર દો ને, પછી કઈ પૂછું છે. મંદિર બનાવવાનું કામ છે તો છે, મંદિર બનાવવાનું કામ સારું ના કહેવાય? મંદિર બનાવે છે એ કામ સારું ના કહેવાય? મંદિર બનાવનાર તો બધા છે કે પોતે જ દાન લે નહીં, પોતે જ બનાવી દે. જે બનાવનાર પાકે છે ને તે પોતે જ બનાવી દે છે. એટલે આપણે એવું કહેવા આપવાની જરૂર નથી. હા એક આપણે તો આ મંદિર બનાવવાનું છે કે એના દાન આપનાર એ બધા આવી પડવાના. એમાં આપણે એની ફિકર ચિંતા કરવા જઈએ નહીં કે આપણે શું કરીશું. આમાં આપણાથી અપાય તો આપ ના અપાય સારું કે નહીં? એનાથી પુણ્ય બંધાય કે નહીં? પૂન તો બંધાય ને, પૂન તો દરેક. તમે પૈસા ઘરના તમે થોડી બીજા કાર્યમાં આપો એ પૂરી બંધાય. તમારે ઘરને માટે વાપરો એ ગટર વધાય. તમારું નાણું થોડું ઘણું ગટરમાં ગયું બધું બધું મારું બધું ગટરમાં જશું કે બધું. પછી મને ખબર પડી મેં મુંબઈ ની ગટર માં ગયું નું તો. અને કોઈને આપીએ તો વાહ વાહ થાય એટલે જ આપીએ, અને કોઈને આલીએ તો વાહ વાહ થાય એટલા માટે જ આલીએ. પણ આપવું મારી ભૂલ ને કોઈ ને એમ લાગે કે દાદાજી ને કે મારી ભૂલ હોય તો ના કહેવાય, મારી ભૂલ નથી, આ તો સ્ટેપ રેકર્ડ ની ભૂલ છે. શું છે કેવાય બધું? રિસીવર ભૂલ હોય તો કઈ સંભવ એ થઈ જાય. એ પાછું કહેલું કે આ ટેપ રેકોર્ડ ભૂલ નથી, રિસીવર ભૂલ છે. એ પાછું કહેલું છોકરા. હા બાબા, હા બાબા, પછી વડે તારી જોઈ લઈશું, પણ અત્યારે ધ્યાન છે વડે તારી દુખમદારી. જે રંગે રંગાયા તો એ રંગે રંગાવું છે તો શું કરવું? રંગાયા તો શું કરવું છે? લોકો રંગો છે ને, રંગે રે છે. રસલ દેખાઈ દે છે, અમે જે રંગ રંગાયા છે. ભાવ ચાલી, બીજો ભાવ ક્યારે આવે? જય નવો ઉતરાય છે. માઇક ભાવ કાળી, બીજો ભાવ ક્યારે આવે? માઇક ભાવ ગમતો નથી. શું નામ થયું છે? પટેલ. અને ચૈતન્ય જોવો છે, જળબુદ્ધિ ને પ્રલય કરવો છે. ઘઉં ને કોકરા બે ભેગા થયેલા હોય, તેમાં તારે ઘઉં જોવા હોય તો હું તને કોકરા ઓળખાણ પાડું કે આ કોકરો છે. તો બીજું તું સમજી જવું કે મારે શીખવાડવું પડે? સમજી જાય. કયું કે છે? બે ભેગું છે, બે વસ્તુ, જળ ને ચૈતન્ય. જો જળ ને ઓળખાણ પાડું કે આ બધું જળ, આપ્યું ચેતન, શીખવાડવું ના પડે. એટલે હું તને શીખવાડીશ કે હવે આ ચેતન છે, અને આ બીજું બધું જળ છે, આગળ તો આ જળ છે ને આ ચેતન છે. તો ટાઈમ લે એવું છે. આ પ્રશ્ન મારી પાસે લઈ ફરી આવજે, અમે અમદાવાદ આવીએ ત્યારે. તો આનાથી કંટ્રોલ રહે છે તમે, સમજો ને? ચા પણ ચોખા નો બી કંટ્રોલ જોઈએ, પણ અમુક વસ્તુ કંટ્રોલ ના જોઈએ. તો લોકો બધા કંટ્રોલ થાય ભગવાન, બધા લોકો શું કહેશે? કંટ્રોલ બધા ઉઠાવે, બીક વસ્તુ બી કંટ્રોલ કરવાની હોય ને, કેટલીક ના કરે. તમે કેવું લાગો? ખરેખર કોણ છે? આત્મા. આત્મા પણ સુધાર નિકાલ વર્ષ તને અસર થાય છે ને? નથી અસર. અને કજુ કાપી લે, ત્યાં જતો ત્યાં જરૂર કજુ કાપી લેતો કશું ના થાય. કશું ના થાય. કઈ કયો માઇક ભાવ રહ્યો સાહેબ? અમુક વાર થઈ જાય છે ને અમુક વાર નથી થતું. અમુક વાર થઈ જાય છે ને અમુક વાર નથી થતું. અમુક વાર થઈ જાય છે ને અમુક વાર નથી થતું. ઓહો, થતું ને ના થતું એવું છે? નિશ્ચય ને થતું, નિશ્ચય ને અનિશ્ચય છે, નિશ્ચય ને અનિશ્ચય છે. ઓહો, તાતા જો છે રોગ જ છે ને? રોગ છે ખરો. એટલે કાર્ય આપી છે તો વિશેષ થાય તર તને શું નુકસાન થાય છે? નુકસાન ગભરામણ છે, ગભરામણ છે. એ બધું કાર્ય કાયમ ના માટે ગભરામણ ના થયું ને? ચૈતન્ય જોવો છે. મને કોઈ મને વિચાર થતો હોય છે બધા મહુર્ત કયા તો નઈ. હા તેથી કે સમજી રંગે રંગે મને રંગો એટલે એ જંગે આ બધા મેં રંગ્યા છે. તેથી લોકો ખાઈ ગયા અને તમે રંગ્યા છે. પણ હવે ચૂકતો નહીં. હા મને વિકેટ આવ્યા છે દાદા એટલે સૂર્ય અવતાર હમણાં પુસ્તક તો હમણાં માં જવાબદારી મારી આવે એને તું આજ્ઞા પાડું અને તને અડચણ આવે તો જવાબદારી મારી. તમને કેમ લાગે છે શાંતિ શું કરો બરાબર. એટલે આ આજ્ઞા આપીશ ને એ પ્રમાણે કરજે ને બધું અમે લખ્યું છે એ પ્રમાણે દેખાય ને ચાર વસ્તુ છે બહુ અબૂટ છે. તૈયાર કરનાર છે લોકો આમ નામ આપણી સભામાં આવતા નહીં લોકો એટલે ભેગા થાય તો અમારે એટલે એક જ બેચમાં પાંચ છ ને એક જ બેચમાં જાગે પાડી દેવું. હું તો કેવડિયા ગયો ચાર છે મારે બેઠો તો ચાર છે ને ત્રણ બે કલાક બધાને જાગે પાડી દે. પછી પચી બેઠા હોય તો એટલી બેચ કહેવાય ચાર છે હોય તો બેચ કહેવાય. સંકટ કે છે આઈ વોન્ટ ટુ હેવ પીસ પાવર એન્ડ પ્લેન્ટી શો મી ધ વે ટુ અટેઇન ધેટ. દાદા કોઈ ચોપડી આવ્યો ને હું તો બે કારણ દરેક કામ આ કેટલા ધંધા સોદા પછી થાય છે દલાલ સિવાય થતા નથી. દલાલ ના છે અને વચ્ચે નો માણસ છે. લગ્ન માં દલાલ નહી જોતા પણ વચ્ચે નો માણસ દલાલ છે. ઊંચી ગ્રેડ માં સર્વિસ માં જવું હોય તો દલાલ છે એ વચ્ચે. એવું અમારે જોઈએ ને એ ચંદુલાલ કે હું કરું બધા આઠ પાંચ આઠ છોકરાઓ બધા રાખે પાસે તો પછી મને આપવાના શું ફાયદો થઈ જાય. કેટલા તાળા ઉઘડી જાય એના કેટલાય તાળા વહેલો હોય તે બધા ઉઘડી જાય એનો વાળ. તમારે કોઈ તાળું ઉઘડેલું કોઈ દાડો ઉઘડી ગયા ઉઘડી ગયા ભલે પોસ્ટર લાગુ છે. આ મહિવારણ મળવાનું શું આગળ ખેતે છે કોણ કઈ મળવાનું અમે તો જાણીએ કેટલો લાંબો માર્ગ છે. મહિલા કેટલું છે એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર હિયર. અને જે ઘટનાઓ બની રહી છે જે કઈ આવવાની જો આગળ જેટલો વિનય એટલી કૃપા જેટલો વિનય વિનય થી મળીને પરમ વિનય સુધી ની કૃપા જેટલો વિનય એટલી કૃપા. અમે આમ થઈ ગયા છીએ એવું અમારે માનવું અમારા માટે વધારે પડતો છે. ઠીક છે અમે આમ થઈ ગયા છીએ અમે આમ થઈ ગયા છીએ એવું માનવું એ અમારા માટે વધારે પડતું છે. ના માનવું પડે ના માનવું એવું શું પડતું માનતા બરાબર છે પણ આપે જેમ કહ્યું તેમ માનતા બરાબર છે આપે જેમ કહ્યું તેમ કે તમે આમ થઈ ગયા આપે કહ્યું કે તમે આમ થઈ ગયા તો એ તો આગળ તો આપના આશીર્વાદ થી જ વધારે બાકી વધારે નહીં. આગળ તો આપના આશીર્વાદ થી જ વધારે બાકી વધારે નહીં. આપના આશીર્વાદ થી જ આગળ વધારે એ તો દીવા જેવી વાત દીવા એ તો દીવા જેવી વાત. અને અમને એમ લાગે છે કે આ આજ્ઞાઓ કે આ આજ્ઞાઓ આપે જે આપી આ જાગૃતિ જે આપે કરાવી એમાં બ્રહ્માંડ ના ભાવો સમાયેલા છે એ જે આગળ કશું કહેવાનું રહેતું નથી. તમામ શાસ્ત્રો ભગવાન ના બધા આગમ ચોવીસ તીર્થંકર નું ભેગું વિજ્ઞાન છે. આ અમારે મને લાગ્યું આપને કહ્યું સાહેબ જેના થકી આપણે પટંતર પામ્યા પટંતર જેના થકી આપણે પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરી દી કરવામાં ઘટકાશ ના અનુભવ છો સર્વસ્વ અર્પણ કરજો, જેનાથી આપણે સ્વતંત્ર પામ્યા. શું હતા ને શું થઈ ગયા, હતા શું અને શું થઈ ગયા, સ્વતંત્ર જાત્યાંતર કહેવાય. એટલે કાલ તો આપ પધારો છો, પણ હવે અમારે કઈ ક્ષતિ થાય જે કઈ, કાલે તો આપ જાઓ છો એટલે હવે અમારી પછી કઈ ક્ષતિ થાય તો એની ચિંતા તમારે, અમારે કઈ નહીં, અમારે માથે જ છે. તમે લો તે તમારી, અને અમને હાથ મોકલો પોસ્ટ અમારી, તમે લો તો તમારી, અને અમે પોસ્ટ માં મોકલો તમારી. આખા જગત ના દુઃખો અમે લેવા નીકળ્યા છીએ, જેને શ્રદ્ધા હોય તે આપી જાય, ના હોય તેને પાછું લઈ જાય. મારે કઈ, મારે ક્યાંથી આપવાનું નથી, તમારું છે તે તમને આપવાનું. અંગ્રેજીમાં કહેવત છે, લાઈટ મસ્ટ કમ ફ્રોમ વિધિન, પણ લાઈટ આદિ તો ઉઘાડે કોણ કે છે. ઇંગ્લિશ માં કહેવત છે, લખેલું સારું લાગે છે પણ ઉઘાડે કેવી રીતે, લખેલું સારું લાગે છે પણ ઉઘાડે કેવી રીતે, ઉઘાડે કેવી રીતે. અનંત કાઠિયા માં ઠાકુર કે ભાઈ ઉઘાડતા તારો કે મેં ઉઘાડી આવે નિધન કાઢી આપે. અને આપને શું કોઈ પણ જાતનો એવો સ્વાદ છે, માત્ર લોકો નું કલ્યાણ થાય, હવે માર્ગે કરે અને સંસ્કારી બનીને આગળ વધે, આ સિવાય શું બીજો આપનો ભાવ છે? એટલે આ છે પબ્લિક ટ્રસ્ટ, ઓનર ઓફ ધીસ બોડી ઇઝ પબ્લિક ટ્રસ્ટ. એ કામ કરવા નીકળી છે, આપણું આપણું કામ થઈ દેવાનું, તમારો જ માલ તમને આપવાનો છે. બધું જ ચીજ છે અહીં, દરેક ચીજ આ વર્લ્ડ માં કોઈ ચીજ એવી નથી જે અહીં ના હોય. જેને જે માસ્તો આવડે છે તેને આપીએ, અમે દાતા નથી. આત્મા આપ્યો પછી શું બાકી રહ્યું? હા, શું નથી, મને આનંદ તો રચના પડ્યા છે ને. આત્મા આપ્યો આ વડોદરા વકીલ ને આવ્યું હર્યું, આ વકીલ ને અમદાવાદ માં આપ્યું હર્યું, જેટલા વકીલો ના પછી બહુ સારું હતો. દાદા અમે મળ્યા પહેલી વખતે, પછી વાતચીત ત્યાં કરી, કનુબેના દિનો નહીં થાય, નિવેડો નહીં આવે, અને કોણ જોશે આપડે બહુ ખોટું કહ્યું. જો એકાંત છે તો એકાંત થાય તો ઉકેલ આવે. હવે આ અત્યારે વ્યવહાર કેવો થઈ ગયો છે કે ત્યાગીઓ સાધુઓ આચાર્યો આમ દર્શન કેમ કરવા રહ્યા હતા માતાજીમાં, મીઠાથી થઈ જશો. અરે પણ હું બધા પૂછું, સંન્યાસી કોઈ છે? કોઈ સંન્યાસી મારે દર્શન કરવા છે, સંન્યાસી કોઈ છે કે એને મિથ્યાદ થવાનો છે? એ જ મિથ્યાદ પછી એને મિથ્યાદ થવાનું ક્યાં રહ્યું છે? અમારે એવું ઘુસાડી દીધું છે. હા, એવું કે સાચા દેવ, સાચા ગુરુ અને સાચો ધર્મ, એટલે તીર્થન કરે એ માન્યું, અને સિદ્ધ મારા દેવ છે એ માન્યું, એટલે થઈ ગયું. અને આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ મારા ગુરુ છે, અને સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ એ મારો એમને પ્રવૃત્તિ ધર્મ છે. એ જેને સાચી શ્રદ્ધા કરતી એ તમને શીખાઈ ગયો. હા, તેને સમ્યક થયું મારે, પણ એને વ્યવહાર સંન્યાસ કહે છે. શું કહે છે? એટલે ગરીબો જતું રે, બીજે કઈ બીજે વખત વૈષ્ણવ તો ધર્મ થાય જાય, જતું રે. હાથ જોડીને કહું, નિશ્ચય સંન્યાસ જ રે, હાથ જોડીને કહું કે વ્યવહાર સંન્યાસ પણ નથી. એ કે છે, હાથ જોડીને કહું કે વ્યવહાર સંન્યાસ તો પણ નથી. મારે ના બોલાય, હું બોલું તો બઉ હે વાત ન્યાય ની કરે. અને જો આવું સમજે તો ઉકેલ આવશે, નહીં તો તું તારા મનમાં માની લેવું કે મારું આ ઓનું છે, પણ વેચવા જઈશ તાર ખબર પડશે બજારમાં કે ચાલો નહીં હાથમાં કિપ્ત નીકળશે. નિશ્ચય ને મોર વાગી નથી, વ્યવહારની કિંમત જ નથી. એટલે આપડે શું કહીએ છીએ કે ઘણા નિશ્ચય લઈ બેઠા, નિશ્ચય એમને એમ કહીએ છીએ કે વ્યવહાર ના બેઝમેન્ટ ઉપર નિશ્ચય હોવો જોઈએ. અને નિશ્ચય બેઝમેન્ટ સિવાય ના હોવું જોઈએ, બેઝમેન્ટ વ્યવહાર આદત હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? હવે દાદા અમારી એક માગણી છે હાથ જોડીને, કે જ્ઞાન તો આપ્યું પણ જ્ઞાન ની જોડી જે આનંદ આપવો જોઈએ એ મળવો જોઈએ અમને. હવે કે છે એક હાથ જોડીને એક માગણી છે, હાથ જોડીને એક માગણી છે કે આપે જ્ઞાન તો આપ્યું પણ જ્ઞાન ની જોડે જે આનંદ આવવો જોઈએ એ જોઈએ છે. આ જ્ઞાન શું છે? સંસારમાં મુક્તિ છે, આ મુક્ત દશા સંસારમાં. હા ખબર પડે ને કઈ દશા છે? આ મુક્ત દશા સંસારમાં, મોક્ષ સંસારમાં બેઠો મોક્ષ. વિતરાકતા રાગદ્વેષ નહીં થાય હવે, સમજો ને. હા સંસારમાં મોક્ષ એટલે શું એરો હા સમજાવું તમે. તમે જે ખોળો છો તે હમણાં ખોલશો નહીં તો એની મેળે આવી ભૂરે છે. સંસારમાં મોક્ષ થવો એટલે સંસારના દુઃખોથી મુક્તિ. આ જગત આખા સંસાર દુઃખી જ પડી રહ્યું છે. જેને પડી છે દુઃખથી. અને માગણી શું કરશે? હે ભગવાન મને આ દુઃખથી મુક્ત કરે. શું માગણી કરે છે? કે દુઃખથી મુક્ત કર. આ સર્વ દુઃખો નો ક્ષય કરનારો વિતરાગ માર્ગ, એ સર્વ દુઃખો નો ક્ષય થઈ ગયો છે. હવે દુઃખો નો ક્ષય થઈ ગયો છે પણ પેલું ઉત્પાદન ચાલુ થયું નથી. સાચી પાછલા ઓવર ડ્રાફ્ટ લઈને આવ્યા છો તે બેંકમાં ભરવા પડે રોજ રોજ, કે પાંચ બે ચાર વર્ષમાં પૂરા થઈ જાય છે એ ચાલુ છે. તમે સમજો ને? હા ઓવર ડ્રાફ્ટ લાયા છે. કોઈ વધારે ઓવર ડ્રાફ્ટ લાયો દસ પંદર વર્ષનું પણ પૂરું થઈ જશે. માટે આ સર્વ સંસાર ભગવાને શું કહ્યું કે વિતરાગ વાણી વિના અવર્ણ કોઈ ઉપાય. તેના માટે સંસાર દુઃખ ની મુક્તિ માટે વિતરાગ વાણી સિવાય બીજો ઉપાય નથી. ભગવાન તમે અમારા સંસાર ના દુઃખો બધા મટી જશે, કારણ કે અમારી વાણી થી તારા સર્વસ્વ સંસાર ના દુઃખો મુક્ત થઈ જશે. પેલો એવો આશા રાખતો નથી મારે સુખ જો એ બીજું મારા દુઃખો થી છૂટું એટલે બહુ થઈ ગયું. શું કે છે? પેલી સર્વ દુઃખો થી મુક્તિ એનું નમો સંસાર નો બેઠો મોક્ષ, અને પછી ગુણ દેહ થી મુક્તિ એ પેલો પેલો મોક્ષ. સમજો ને? એટલે ખોલશો નહીં અને મારે આવી ઉભું રહેશે આપડે ઓવરડ્રાફ્ટ ભરી જશે. પણ આપ તો જ્ઞાની છો ત્યારે અમને આવશે. આપ તો જ્ઞાની છો ત્યારે એ ભરી જશે ઓવરડ્રાફ્ટ. એ તો સારું ના કરીએ. આ કેરી હોય ને તો આબો આપડો હોય, માબો આપડો હોય. અને કેરી ને આપડે રાજ કહીએ તું પાકું તાર હું એથી જઈશ, તું પાકું તાર હું જઈશ, વહેલી પાકી જાય ને વહેલી પાકી જાય એ દાડો ભરે નહીં ને આપડે હેરાન થઈ જઈએ. બરાબર. એટલે આપડે કહીએ કે મારે પાકેલી તારે ખાવી છે, તારે અનુકૂળ આવે ત્યાં તું પાક, હું ત્યાં સુધી મારે ઘેર જઉં છું. આપણો આવો કહીને આપણી કેરી આપણા હાથમાં સત્તા નહીં પકવવાની. હા પછી હાથ થઈને આવી હોય, હાથ થઈને પડી